બીજી રીતે આટા ફેરવવાના છે, બધી ટેકનિક જાણવાની છે. કાલે હું અટવાઈ ગઈ ને તો સમજ નહી પડી કે કોને શું શું સાચું ને શું ખોટું છે, નહીં ખબર પડી કે પ્લીઝ અંદર થી ગુસ્સો થયો, કારણ કે બોલાય નહીં, બોલું તો કોઈને દુઃખ થાય ને હું સમજુ નહીં, એટલે રડાઈ ગયું. એટલે એવી તો હું બહુ ફ્રસ્ટ્રેટેડ થઈ જાય, કારણ કે સમજ નહીં પડે શું કરવાનું ને શું નહીં. તે મારે શીખવાનું છે, એ હેન્ડલ માણસને કેવી રીતે હેન્ડલ કરવાનું કે લોકોને દુઃખ નહીં થાય એવું જાણવાનું છે. વિના તું તો હજી સાવ નાની બાળ છે, એટલા કેટલા ગમત માટે કહીએ ને બતાવીએ છીએ ને, ગમત સારું ત્યાં બતાવ્યો છે ને. બોલે છે ને તો મોડા પર હાસ્ય જ હોય, બોલે તો હસતા હસતા બોલે, નામ કઈ સમજાવે તો હસતા હસતા સમજાવે. આપડે આવે તે ફુવારી વાંચે પછી બરકત જ નતો, મીઠું જ નહીં અને પેલો ડબ્બાની દાળ ચપ્પાની ધાર જો એવું નથી, ત્યાં ત્યાં ત્યાં તો ત્યાં થાય જાય ને એવું જોયા હાથે જોઈ છે ના કરે ને ઘણો ફેર પડે છે, પહેલા કરતા ઘણો ફેર પડી ગયો છે. દીપકભાઈ છે ને એને આપડે કશું પૂછીએ ને જ્ઞાન વિશે, આપડા આપતવાણી વિશે કઈ બી વાત પૂછીએ, આમ હાથ આમ બતાવે તો કેવી રીતે બતાવે કે જાણે દાખલા તરીકે બધું એલ્જીબ્રા નું ઇક્વેશન હોય ને, ચાર માઇનસ બે અથવા તો કે ભાઈ છ માઇનસ ત્રણ બરાબર ત્રણ અને ત્રણે ત્રણે નવ એનો જવાબ આવે ને એમ બતાવે ને, આંખો હસતી હોય ને મોડું હસતું એમ એક જોયું. જયારે પેલો ગણિત નો દાખલો સમજાવે ને તેમ ગણિત માં જેમ દાખલો સમજાવે એવું એમ પોઈન્ટ ટુ પોઈન્ટ કામ કરે ચાલે ને, આમ જ્ઞાન પડ્યા સમજો ને ઘણું સારું હજુ બહુ છે મજા કરે આપણું એનું ગાડું ચલાવે એટલું સારું ગાડું ચલાવે બહુ ફેરો નહીં કે આપણે ફેરો બહુ એકાદ પહેલો જ કર્યો એક મિનિટ માં આવી ગયા આપણે એવું નહીં એનું ગાડું ચલાવે કીધું ક્યાં આવે કીધું ના હું